શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 112 રાજાની મોહિની પાસે પ્રણય યાચના, મોહિનીની શરત તથા રાજા દ્વારા તેની સ્વીકૃતિ તેમજ લગ્ન તથા બંનેનું રાજધાની તરફ પ્રસ્થાન. વશિષ્ઠજી કહે છે, મોહિની આવા સુંદર વચન બોલવાથી રાજા રુક્માંગદ આંખો ખોલીને ગદગદ કંઠે બોલ્યા, બાલે, મેં પૂર્ણ ચંદ્રમા જેવા સુંદર મુખવાળી અનેક રમણીઓને જોઈ છે, પરંતુ આવું રૂપ મેં ક્યાંય જોયું નથી, જેવું કે વિશ્વમોહન રૂપ તમે ધારણ કર્યું છે. વરાનને, હું તમારા દર્શન માત્રથી એટલો મોહિત થઈ ગયો કે તમારી સાથે વાત પણ કરી ન શક્યો અને પૃથ્વી પર પડી ગયો. મારા પર કૃપા કરો. તમારા મનમાં જે પણ અભિલાષા હશે તે બધું હું તમને આપીશ. હું સંપૂર્ણ પૃથ્વીને તમારી સેવામાં આપી દઈશ. આ ઉપરાંત કોષ, ખજાનો, હાથી, ઘોડા, મંત્રી અને નગર વગેરે પણ તમારે આધીન થઈ જશે. તમારા માટે હું મારી જાતને પણ તમને અર્પણ કરી દઈશ. પછી ધન રત્નની તો વાત જ ક્યાં છે. તેથી મોહિની, મારા પર પ્રસન્ન થઈ જાઓ. રાજાના મધુર વચન સાંભળીને મોહિની એમ મુસ્કાતા રહીને તે સમયે રાજાને ઉઠાડીને આ પ્રમાણે કહ્યું, વસુધાપતે, હું તમારી પાસે પર્વતો સહિત પૃથ્વી માગતી નથી. મારી એટલી જ ઈચ્છા છે કે હું સમય પર જે કંઈ કહું તેનું શંકા રહિત થઈને તમે પાલન કરતા રહો. જો આ શરતનો તમે સ્વીકાર કરી લો તો હું અવશ્ય તમારી સેવા કરીશ. રાજા બોલ્યા, દેવી, તમે જેનાથી સંતુષ્ટ રહો તે શરત હું સ્વીકાર કરું છું. મોહિનીએ કહ્યું, તમે પોતાનો જમણો હાથ મને આપો, કેમ કે તે બહુ ધર્મ કરનાર હાથ છે. રાજન, તે મળવાથી મને તમારી વાત પર વિશ્વાસ થઈ જશે. તમે ધર્મશીલ રાજા છો, તમે સમય આવતા કદી અસત્ય નહીં બોલો. રાજન, મોહિનીને આ પ્રમાણે કહ્યા પછી મહારાજ રુક્માંગદનું મન અતિ પ્રસન્ન થઈ ગયું અને તેઓ આ પ્રમાણે બોલ્યા, સુંદરી, જન્મથી લઈને અત્યાર સુધી હું કદી રમતમાં પણ અસત્ય બોલતો નથી, તો મેં પુણ્ય ચિહ્નથી યુક્ત આ જમણો હાથ તમને આપી દીધો. મેં જન્મથી લઈને અત્યાર સુધી જે પણ પુણ્ય કર્યું છે તો બધું જો તમારી વાત ન માનું તો તમારું જ થઈ જાય. મેં ધર્મને સાક્ષીનું સ્થાન આપ્યું છે. કલ્યાણી, હવે તમે મારી પત્ની થઈ જાઓ. હું ઈશ્વાકુ કુળમાં ઉત્પન્ન થયો છું. મારું નામ રુક્માંગદ છે. હું મહારાજ ઋતધ્વજનો પુત્ર છું અને મારા પુત્રનું નામ ધર્માંગદ છે. તમે મારી પ્રાર્થનાનો ઉત્તર આપીને મારા પર કૃપા દ્રષ્ટિ કરો. રાજાના આ પ્રમાણે કહેવાથી મોહિનીએ ઉત્તર આપતા કહ્યું, રાજન, હું બ્રહ્માજીની પુત્રી છું. તમારી કીર્તિ સાંભળીને તમારા માટે જ આ સુવર્ણમય મંદ્રાચલ પર આવી છું. માત્ર તમારામાં મન લગાવીને અહીં તપસ્યામાં તત્પર હતી અને દેવેશ્વર ભગવાન શંકરનું સંગીત દ્વારા પૂજન કરી રહી હતી. મને વિશ્વાસ છે કે સંગીત દેવતાઓને બહુ પ્રિય છે. સંગીતથી સંતુષ્ટ થઈ ભગવાન પશુપતિ તત્કાળ ફળ આપે છે, ત્યારે જ તો મારા પ્રિયતમ તરીકે તમને મહારાજને મેં શીઘ્ર પ્રાપ્ત કરી લીધા છે. રાજન, તમારો મારા પર પ્રેમ છે અને હું પણ તમને પ્રેમ કરું છું. રાજાને આમ કહીને મોહિનીએ તેમનો હાથ પકડી લીધો. ત્યાર પછી રાજાને ઉઠાવીને મોહિની બોલી, મહારાજ, મારા પર કોઈ શંકા કરશો નહીં, મને કુમારી અને પાપ રહિત સમજો. મહિપાલ, ગુહ્ય સૂત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે મારી સાથે લગ્ન કરો. રાજન, જો લગ્ન કર્યા વિનાની કન્યા ગર્ભ ધારણ કરી લે તો તે બધા વર્ણોમાં નિંદિત ચાંડાળ પુત્રને જન્મ આપે છે. પુરાણમાં વિદ્વાન પુરુષોએ ત્રણ પ્રકારની ચાંડાળીઓની માની છે. એક તો તે જે કુમારી કન્યાથી ઉત્પન્ન થયો છે, બીજો તે જે લગ્ન કર્યા પછી પણ સગત્ર કન્યાના ઉદરથી પેદા થયો છે. નૃપશ્રેષ્ઠ, શુદ્રના વીર્ય દ્વારા બ્રાહ્મણીના ગર્ભથી ઉત્પન્ન થયેલો પુત્ર ત્રીજા પ્રકારનો ચાંડાળ છે. ચાંડાળ યોનિયસ સ્થિત સ્ત્ર પુરાણે કવયો વિદુ કુમારી સંભવા ત્વેકા સગોત્રાપી દ્વિતીયકા બ્રાહ્મણ્યામ શુદ્ર જનિતા તૃતીયા નૃપપુંગવ. નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 13 શ્લોક સંખ્યા 3-4. મહારાજ, આ કારણે મુજ કુમારીની સાથે તમે લગ્ન કરી લો. ત્યારે રાજા રુક્માંગદે મંદ્રાચલ પર તે ચપળ આંખોવાળી મોહિની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. અને તેની સાથે પ્રસન્નતાપૂર્વક રહેવા લાગ્યા. રાજાએ કહ્યું વરાનને, સ્વર્ગની પ્રાપ્તિ પણ મને તેનું સુખ આપી શકતી નથી જેનું સુખ આ મંદરાચલ પર્વત પર તમારી પ્રાપ્તિથી મળી રહ્યું છે. બાલે, તમે અહીં જ મારી સાથે રહેશો કે મારા રાજમહેલમાં? રાજા રુકમાંગદની વાત સાંભળીને મોહિની અનુરાગપૂર્વક મધુર વાણીમાં કહ્યું, રાજન, જ્યાં તમને સુખ મળે ત્યાં હું પણ રહીશ. સ્વામીનું નિવાસસ્થાન ધનવૈભવથી શૂન્ય હોય તો પણ પત્નીએ ત્યાં જ નિવાસ કરવો જોઈએ. તેના માટે પતિના સામીપ્યને જ સુવર્ણમય મેરુ પર્વત કહ્યો છે. નારીને માટે પતિના નિવાસસ્થાન છોડીને પોતાના પિતાને ઘેર પણ રહેવું વર્જિત છે. પિતાના સ્થાન અને આશ્રયમાં આસક્ત થનારી નારી, પિતાના સ્થાન અને આશ્રયમાં આસક્ત થનારી સ્ત્રી નરકમાં પડે છે. તે બધા ધર્મથી ભ્રષ્ટ થઈને શુકરયોનીમાં જન્મ લે છે. ભર્તુ સ્થાનમ પરિત્યજ્ય સ્વપિતુર્વ્યાપી વર્જિતમ પિતૃસ્થાનાશ્રય રતા નારી તમસી મજ્જતી સર્વધર્મ વિહીનાપી નારી ભવતી શુકરી. નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 13 શ્લોક સંખ્યા 18-19. આ પ્રમાણે પતિના નિવાસસ્થાનની અન્યત્ર રહેવામાં જે દોષ છે તેને હું જાણું છું, તેથી હું તમારી સાથે જ આવીશ. સુખ અને દુઃખમાં તમે જ મારા સ્વામી છો. મોહિનીનું આ કથન સાંભળીને રાજાનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તેઓ તે સુંદરીને હૃદય લગાવીને બોલ્યા, પ્રિયે, મારી સમસ્ત પત્નીઓમાં તમારું સ્થાન સર્વોપરી હશે. મારા ઘરમાં તમે પ્રાણોથી પણ અધિક પ્રિય થઈને રહેશો. આવો, હવે આપણે સુખપૂર્વક રાજધાની તરફ જઈએ. રાજા રુકમાંગદે જ્યારે વાત કરી ત્યારે ચંદ્રમા સમાન મુખવાળી મોહિની તે પર્વતની શોભાને પોતાની સાથે ખેંચીને રાજા રુકમાંગદની સાથે રાજધાની તરફ ચાલી. અધ્યાય 112 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.